કહી શકતી વચિંત તમે કેટલા કે જોડે પૂર્વાભ્યાસ છે ભગવાન ને બનાયા સરળ મુસ્લિમ બોલતા અલ્લાહ ને બનાયા મગર વાસ્તવિક માં એસા નહીં હૈ આપકો વાસ્તવિક જાણને કા વિચાર કે લૌકિક તમે જો કહો કહો કે છે નહીં પણ આખું ક્યાં ક્યાં જાણને કા વિચાર હૈ લૌકિક તો જાણતા હૈ કે ભગવાન ને બનાયા લૌકિક નહીં પારલૌકિક જાણું છે પારલૌકિક જાણું છે લૌકિક નથી જાણું હા દૂસરી અલૌકિક વાત હૈ અલૌકિક તો ધી વર્લ્ડ ઇઝ ધી પઝલ ઇટસેલ્ફ ઇટસેલ્ફ પઝલ હો ગયા હૈ God has not puzzled this world at all. Itself puzzled ho gaya hai. Aur God, log bolta hai ki Bhagwan kidhar rehta hai, bolta hai upar upar to koi baap bhi nahi rehta hai, upar to khali aakash se. God is in every creature, whether visible or invisible. Creature ke andar hai. Aap samajh rahe hain, sab creature, visible or invisible. Invisible creature bahut bhi hai. Tumhare very beech mein woh invisible creature itna bhi bahut hai. ભગવાન અમે કોને માનીએ ભગવાન અમે કોને માનીએ આપકી અંદર જો બેઠા હૈ ને વો અંદર બેઠા હૈ વહી સચ્ચા ભગવાન હૈ અંદર સબકે અંદર બેઠા હૈ વહી સચ્ચા ભગવાન હૈ ઉસકા નામ ક્યા હૈ શુદ્ધાત્મા બોલો ચલેગા હે શુદ્ધાત્મા ભગવાન આપકી મેં અર્થ કરતા હું પ્રાર્થના કરતો હું સબ પહોંચ જાયગા ઓર વો નહીં જાણતા હૈ ઇસકે લિયે વો મૂર્તિ હૈ મૂર્તિ કા ભી કરતા હૈ પણ મૂર્તિ કે જીતના ઇસમે ફાયદા હોતા હૈ મૂર્તિ મેં નહીં હોતા હૈ મૂર્તિ પરોક્ષ મેં બુલાયા જાતા હૈ પરોક્ષ જ્ઞાની પુરુષ હશે ચરણો મેં ચાર ધામ યાત્રા રહેતી જ્ઞાની પુરુષ કા ચરણ મેં સબ તીર્થ રહેતા જીધર જતા હૈ ભી જગા ભી તીર્થ રૂપ હો જતી હૈ કેસે તો પછી મંદિર માં જવાની જરૂર નથી મંદિર માં તો દેખો ભગવાન સચ્ચા નહીં મિલે તો વો નહીં મિલે તો વો તો કુછ ના કુછ કરના ચાહીએ ને જીસકો યે નહીં મિલે તો વો તો કરના ચાહીએ ને તો મંદિર તોડ દેને કી જરૂર નહીં જીસકો યે મિલ ગયા તો વો નહીં કરેગા કરેગા મગર દૂસરે કો યે સબકો યે નહીં મિલતા હૈ જેસી સમજ માં આયા થોડા કુછ નેટિવ પ્લેસ આપકા કિધર નેટિવ પ્લેસ કભી વરી નહીં હોતા યે ક્યા બાત બોલતા હૈ માનને પર ના માનને પર હૈ માન માનીએ ના ઉપર છે કે છે નહીં માનો કે ના માનો યે વરી તો સબકો રહેતે ક્યું ક્યા આપ ખુદ કો પહેચાનતા નહીં આપ ખુદ કો પહેચાનતા નહીં ઓર મેં હરિચંદ્ર હું એસા ઇગોઇઝમ કરતા હૈ ઓર મેં જોશી હું એસા ઇગોઇઝમ કરતા હૈ ઓર મેં એજ્યુકેશન ઇન્સ્પેક્ટર હું એસા ઇગોઇઝમ કરતા હૈ ઓર એ લડકા કા મેં ફાધર હું એ ભાઈ કા મેં હસબન્ડ હું એસા સબ ઇગોઇઝમ કરતા હૈ ઇસે વરી નહીં રહેતી હૈ જો ઇગોઇઝમ નહીં કરતા હૈ ઇસકી કુછ વરી નહીં વરી આપકો પસંદ હૈ પસંદ હૈ નહીં પસંદ પસંદ નહીં નથી કહેતે નથી વરી જ નથી વરી જાય નહીં બિલકુલ એ વાત માને નહીં અમે એટલે વરી માગવું કશું નથી કે છે મારે માગવું નથી કશું મારે એટલે એમ કે છે એ રીતે કે છે કઈ ચિંતા એવી નથી કે મારે માંગને કે લીએ નહીં બોલતા હૈ વર્લ્ડ મેં માંગ ને કીધું બાકી નઈ હે. વલ્લભે ક્યાં કોઈ વરિષ્ઠ હતી કે નહીં હતી? વરેજ આપકો પસંદ હૈ કે નહીં? વો વરેજ આપકો પસંદ હૈ કે નહીં પસંદ હૈ? શંકર કહે છે કે જેને ચિંતા ના હોય એ તો પછી ભગવાન જ થઈ જાય. અમારી સાથ 2000 આદમી ચિંતા વિના ફરતા હૈ. અમારી સાથ 2000 આદમી કભી ચિંતા નહીં, કભી નહીં. ગજા કાટ લે તો ભી ચિંતા નહીં, ઓર ફૂલ ચઢા દે તો ભી એલિવેશન નહીં, ડિપ્રેશન નહીં, કુછ નહીં. એસા જ્ઞાન હૈ, વો અપના ઇન્ડિયન ફિલોસોફી હૈ. એસી ઇન્ડિયન ફિલોસોફી હૈ. કુછ કુછ હોતા નહીં. ગજા કાટ લે તો નહીં હોતા હૈ, કોઈ ગાલી દે તો કુછ અનઇફેક્ટિવ હો જાતા હૈ. આપકો જો કરને કા વિચાર હોય તો નવેમ્બર 25 પીછે આવો. ઇન્ડિયન ફિલોસોફી ઇતની બોલતી હૈ કે પુનર્જન્મ હૈ, દુસરા સબ કોઈ જગહ પે પુનર્જન્મ માનતા નહીં. તો જ્યાદા લોગ તો પુનર્જન્મ માનતા નહીં, એટલે હમારી જય સચિદાનંદ. મેને બોલ દીયા તુમકો, તુમને કિસી કો બતાયા નહીં, તો બોલને લગા કે પુનર્જન્મ હાઈ બોલતા હૈ, હાઈ જ નહીં બોલતા હૈ. પુનર્જન્મ હાઈ સબ લોગ બોલતા હૈ, સબ મહાત્મા બોલતા હૈ, સંત બોલતા હૈ પુનર્જન્મ હાઈ, મગર હાઈ જ નહીં બોલતા હૈ. ક્યાં નહીં બોલતા હૈ? ક્યુંકિ ડિસિશન ઉસકો સોલ્યુશન કરના પડેગા. તો હમને બોલ દીયા કે હાઈ જ, તો બોલને લગા હમ આપી સર 5 સાલ હમ રહેગા. મેં બોલ્યા કે 5 સાલ મેરે કો ટાઈમ નહીં, પર આપકો જો કહેતા હૈ વો હમ પ્લેન મેં દે દેંગે, સમજે ને, મગર બેઝિક નહીં ગયે, બેઝિક ડિટેલ વાર નહીં દેંગે. તો બેઝિક દે દીયા ઇસકો, સમજ ગયા? ધ વર્લ્ડ ઇઝ ધ પઝલ ઇટસેલ્ફ, ઇટસેલ્ફ પઝલ હો ગયા. અને આખા દિન પઝલ એ હોતા હૈ. ફિર કોઈ બોલા કે જોશી ને ખરાબ કર દીયા કે પઝલ હો ગયા, હમને નહીં બતાયા. ચિંતા થાય છે એનું કારણ શું છે? ચિંતા ની વ્યાખ્યા શું અને ચિંતા નું કારણ શું? ચિંતા ની વ્યાખ્યા શું? ચિંતા નું કારણ ઇગોઇઝમ. અપને બિલીફ માં એસા હૈ કે મેં ચલાતા હું, ઇગોઇઝમ હૈ, ઇસે ચિંતા હોતી હૈ. ઓર કોણ ચલા ગયે ઇસકો માલુમ આગે હો જાવે તો વ્યક્તિ મરીજ નહીં હો સકતા, મગર સચ્ચા માલુમ હો રહે વો તો શંકા હૈ. ઘડી માં બોલતા હૈ થોડી દેર કે ભગવાન ચલાતા હૈ, ફિર ઇસકો શંકા હૈ ભગવાન સે, સમજ્યા ને, વો ઇગોઇઝમ હૈ. મગર સત્ય ભગવાન કરાતા નહીં વર્લ્ડ કો, ભગવાન ખુદ નહીં કરતા, જેટલી શક્તિ હે વહી ચલાતી હૈ સબ, અપરે ભી ચલાતા નહીં પર ભગવાન ભી નહીં ચલાતા હૈ, દૂસરી શક્તિ હૈ વહી ચલાતી હૈ, આ સમજે ને, અરે વો જાણતા નહીં એટલે આપણે મનમાં એસા હોતા કે મેં ચલાતા હું, એસે વરી ચિંતા હો જાતી હૈ, આ સમજે ને, કોઈ ઇગોઇઝમ હૈ ચિંતા હૈ, જે સુખી લોકો છે એમાં ઇગોઇઝમ નથી, જે સુખી હોય જરી ચિંતા ના હોય, નહીં સબકો જ્યાદા ઇગોઇઝમ સુખી હોય, પૈસા વાળા પૈસા વાળા સુખી બોલતા હૈ, વો સુખી રહેતા હી નહીં, ઉસકો આપના આપના સે જ્યાદા દુઃખ હૈ, ઉસકો સુખ હમ તો ઉસકો સુખી માનતે ના, અમે તો એમને સુખી ગણીએ છીએ ને, કે આપ દેખ સકતે મેરે મેરે તો મેરી સામને તો સબ સબ આ ગયા, સબ બડે બડે મીર માલિક મેરી સાથ પર, ઓર આપ કો કુછ દુખે નહીં હૈ, દુખ તો ઉનકો મીર માલિક વાલે બહોત દુખ હૈ, આઠા દિન ચલ રહા હૈ, ઓર ઓર વો જિંદા કેસા રહેતા હૈ, હમ હમ હૈ કુછ, વો સબ કુછ બડા મેં હું, વો મીરી માલિક હૈ, બસ ઇતને જિંદા રહેતા હૈ, બસ વો જિંદા ભાઈ બહોત આખો દુખ, આપકો તો ઠીક હૈ, આપકો કોઈ તકલીફ નહીં જ્યાદા એના, પેલે પૈસા વાળા જો સબ જો જિસકો આપ સુખી માનતા હૈ વો સુખી બિલકુલ નહીં, બહોત દુખી હૈ, આપે આપ બહોત સુખી હૈ, ઇસકે આરામ સે ખાના તો ખાતા હૈ કે નહીં, દો શાક નહીં એક શાક ખાતા હૈ, મતલબ ખાતા હૈ નહીં, વો વો ચાર શાક ખાતા હૈ નહીં, મતલબ વો કભી ખુદ ને નહીં ખાયા હૈ, હમરે સાથ મિલવા ફેર ખાને કે બેઠા થા, તો શેઠ કી શેઠાની આઈ સામને પર બોલ દિયા કે આજ ઠીક આરામ સે ખાના ખાઓ જરા, ક્યોંકે આરામ સે ખાના કભી ખાતા હી નહીં થા, જબ ખાના ઉસકે દે દેતા હૈ, જબ ઉસકી ચિત નિર્ભય ચલી જતી હૈ, ઓર ઇધર ઉધર બોરી ખાતા હૈ, ખાલી ખ્યાલે નહીં આતા કે વો ક્યા ક્યા ચીજ થા, ઓર ચિકન કેસા થા, ઓર શાક કેસા થા, ઉસકો ખ્યાલ નહીં આતા, ઓર ચીજ ચલે જાય ચીજ કી એબસેન્સ મેં ખાના ખાતા હૈ, ઓર ચીજ કી એબસેન્સ મેં ખાના ખાવે તો ક્યા હોતા હૈ, હાર્ટ ફેલ, આપને કભી ચીજ કી એબસેન્સ મેં ખાયા ખાના ખાયા તક નહીં, ઓફિસ મેં જાને કા ટાઈમ હો જાય હોય, બોસ આને વાળા હૈ વો ટાઈમ મેં તુમ્હારી જરા લેટ હો જાવે ને તો તુમકો આપ ઉધર ચલે જાતા હૈ, ઇધર બોડી ખાતા હૈ ખા લેતે, ઓર વકીલ લોગ પે યહી બોલતા હૈ કે હમ તો કોર્ટ મેં ચલે જાતા હૈ, બોડી ખાતા હૈ, આપકો કભી એસા હોતા હૈ કે નહીં, કભી કભી હો જાતા હૈ, સબકો હોતા હૈ, પર ભીર વાલે કો તો હર રોજ હી એસે હોતે હૈ, હર રોજ હી, और जो सच्चा ज्ञान हो सब कुछ तुम्हारा मिल जाता है, तुमको जो जरूरियात है सब ऐसे मिल जाती है, तुम्हारी कोई चिंता ही भरी रही नहीं करनी जरूर है, क्योंकि अंदर आत्मा है वही भगवान है, और भगवान के साथ कोई ऐसा नहीं होता है, मगर उनको शंकाएं शंकाएं पड़ती है कि कैसे चलेगा कैसा हो जाएगा, ऐसा शंका से ऐसा हो जाता है, और शंका नहीं होता थी कुछ नहीं, पर ज्ञान हो ज्ञान मिले तो शंका जाए नहीं, शंका जाती ही नहीं, કોઈ આદમી કી શંકા જાતી નહીં, હમારા ક્યા હો જાયેગા, હમકો ક્યા હો જાયેગા, ક્યા હોને વાલા હૈ, you are whole and soul responsible for your work and life. Nobody, તો તમારે કોઈ બોસ નહી હે. આપણું આ સાયન્સ છે ને એના આધારે આ દીક્ષા ની ભાવના અને બધું તૈયારી થઈ શકે, ત્યાં તો યોગ્ય જ નથી. એના માટે બધાને ગોઠવીશું, ગોઠવીશું દાદા, ઠીક છે, બધા મહાત્મા માટે ગોઠવીશું. ક્યારે એવિડન્સ ભેગા થશે દાદા? આને એવિડન્સ કહું છું તો તું પોતે કોણ છું એ ખોળી કાઢ. આને એવિડન્સ કહું છું તું તો તું પોતે કોણ છું એ ખોળી કાઢ. દાદા મને ભાવના હતી આ બધા બોલાવા જોઈએ, એ લોકો એક્સિડન્ટલી કર્યું, મને કઈ ખબર પણ નહોતી. એની ભાવના હતી કે આ બધાને બોલાવા છે, પણ પેલું અચાનક ઘરે બનાવ્યું ને એટલે રહી ગયું. એ તો ફરી બનાવ્યા. મોહની ઉદય થી સાચી વાત છે, લખ્યું સાચી વાત. તમને સમજ પડી એમાં? વેદ મોહનીય એટલે આ પુરુષ વેદ. વેદ મોહનીય ઉદય થી એટલે વેદ મોહની ઉદય થી સ્ત્રી ને સ્ત્રી વેદ હોય, પુરુષ ને પુરુષ વેદ હોય, પુરુષ વેદ દરેક ના વેદ ને મોહ ને એ વેદ જયારે ઉદય આવે ત્યારે બૂમ પાડાવે. શું થાય? એ વેદ ઉદય આવે ત્યારે બૂમ પડાવે. આપડે મોહ ની બધું ઉડી ગયું છે એનો વાંધો નઈ, મોહ ની ઉડી જાય છે. આ વેદ મોહ ની ઉડી જાય, ઉડી જાય. પછી બીજું શું છે રહ્યું કારણ? લખી દીધા બધા. હા, સ્ત્રી ને નજરે જોવાથી, સ્ત્રી ને નજરે જોવાથી બે, પછી એનું ચિંતન કરવાથી ત્રણ, પછી લોહી માસ થી શરીર હૃષ્ટ પુષ્ટ થવાનું. લોહી માસ થી શરીર, એ તમારે બહુ ખાસ ડિસ્ચાર્જ થાય છે. એક બધું શીખવાનું છે જ્યાં બધું ખોખો થયો જલેબી વલેબી, પછી માતરવાજ આવશે એના ચોખ્ખું લખી દો ને. એટલા હાલ મેં તમને આ બતાવ્યું. શરીર ને પોષણ પૂરતો જ ખોરાક આપે છે, પોષણ પૂરતો જ. એમ તે બધું ભારે નહીં, મલિદા નહીં. કેટલાક તો આંબેલ માં મહારાજ થી શું ખાય છે તમને આજ વાત થઈ હતી ને? શું તમે આંબેલ જોવા જાય? ના કાયમ ને માટે પાણી બોલીને ખાય છે, રોટલી ને પાણી. તારે દાદુ ગમતી ને પાય છે કે બિચારા ક્યારે પાડી શકે છે? આપડે તો તાર બાર જોવાની રજી લઈને વળી દીધી બિચારી. ચેતતા રહેવાના, તમારે ગમતી પાડવું હોય તો ચેતતા રહેવાનું. પારે એને બધું ના ફાયદો. હા, એ સાથે ઉર્ધ્વગામી થાય ત્યાર પછી એને ચાલે. ઉર્ધ્વગામી થયું નથી, ઉર્ધ્વગામી સ્વભાવ છે. ઉર્ધ્વગામી થાય ત્યારે બધું ઉપર ચડે, પછી વાણી બાણી ભક્કડ કરે ને એ દર્શન જ જાત જાત નું થાય. શું થાય? ઉર્ધ્વગામી થાય પછી બધું ફરે, પછી માં તો નહીં. દુકાન થવા માટે તમારે એને મદદ થી હેલ્પ કરવી પડે કે એમને મત ચાલે કે કરવી જ પડે ને? કરવી પડે. કરવાની ઉદ્યોગામી કરી આપી પેલા દેવ ની સિફારસ કરે ચાલે ને? ચાલે. આ દેવ છે ડાક્ટર પણ સિફારસ કરે ના ચાલે? જમવામાં શું શું ઉડાવી દેવાનું? ખોરાક માં શું શું ઉડાવી દેવાનું? તળેલું એ બધું પ્રમાણ બઉ ઓછું કરી નાખો. હા એટલે ભાત અને પાણી એ છેલ્લા પ્રકાર નો ખોરાક થયો. ભાત એ બ્રહ્મચર્ય માટે છેલ્લા માં છેલ્લું બ્રહ્મચર્ય માટે એક ખોરાક થયો. ભાત પાણી પર નહીં, એટલો રોટલો અમુક ફૂડ લઈ જવો છે. ચિકાસ વાળો એવો છે બધો. હા ચિકાસ વાળો ગરપણ વાળો ભાઈ. આપડે છ વિઘયો કે છે બીજો ગળપણ વાળો પણ ખરો. ગળપણ એ નહીં, ગળપણ એ ના ચાલે. ગળપણ નહીં, તેલ ઘી નહીં, કટાજ કરી કટાજ એ પણ પ્રમાણ માં વધારે ના કરે. ઘી તેલ તો આવે ને, મચ્છરદાની નહીં મળતી છે. મારે મચ્છરાન જ્યાં હોય ત્યાં મચ્છરદાની ના મળે. શક્તિ બહુ હોય ઓઢાડી જતા પછી ખસેડી નાખતા મતરા બેસતા. લોકો આ જુએ ત્યારે પાછું મતરા દર્શન કરતા એમની બેઠેલા જ હોય જુએ. નહીં ઉડતા ના ઉડાડતા નતા કોઈ દાડે. તેથી સગા શરીર આવું થઈ ગયું ને. તેથી અમારું કષ્ટ સેવન કરી કર્યું ને તે નાની ઉંમરમાં જોયું ને તે તેત્રી વાર ની ઉંમરે કેવું થઈ ગયું છે. મને મથરા બથરા કશું બધા આપણે ત્યાં બ્રહ્મચરી વાળાને આપડે વિજ્ઞાન કશું પહોંચ્યો જ નથી. આપડા વિજ્ઞાન તો નિકાલ કરી નાખવાનો છે. ધીમે ધીમે બ્રહ્મચર્ય પાડે છે ને. હા પણ પછી ઉર્ધ્વગામી થાય બધું. કેટલાક વર્ષ આમ જો કદી થઈ ગયું કંટ્રોલમાં પછી ઉર્ધ્વગામી થાય. કેટલાક વર્ષો તારે ધારણ કરી શકે મગજમાં ધારણ કરી શકે. આત્રો વાત્રો પુસ્તક પુસ્તક ધારણ કરવું સહેલું નથી. પાછો બોલતો જાય એવું જ થાય છે અત્યારે. હા તે ધારણ ના કરી શકે. ઉર્ધ્વગામી થઈ ગયું હોય તો જ ધારણ કરી શકે નહીં. ધારણ કરી શકે નહીં. બધું ભાવ એના બધા પ્રાણાયામ પર આધાર છે બધો. પણ એવું તો બધું પડશે નહીં પડે પડે. એ તો આપડે આત્મા રહે છે. આ તો તમારે એક કારણ બન્યું તમને. સમજે પડી ને. તમારા મને એમ થાય કે આ શું છે, શું કારણ છે આમ થાય છે, સમજાય છે ને. બીજી વાત કરેલી આપે કે આજે જે કોઈ સ્ત્રી બેઠી હોય બેઠકમાં પાછો પુરુષ આવીને બેસે તો એનાથી થોડું કે થઈ જાય ના, એવું કે એ તો બધું પહેલાના વખત નહીં. અત્યારે આવા વખત તો કેવો હાથે વાજી, અત્યારે તો ગાડી વ્યવહાર હોય સ્ત્રી ઉઠી કે આપણે ના બેસીએ તો કેવા બેહાય. એટલે એ કારણ ખરું એમ ના મળે એવું આ કારણ હોય ને, એ તો પહેલાના વખત માં લોકો અને તે જૂના જમાના માણસો માટે હતું, આજના જમાના માણસો માટે આજના જમાના માટે. બસમાંથી એક ભાઈ ઉઠી આપણી જગ્યાએ આપણે કઈક નહીં બે નહીં બેહું પડે શું થાય, થવાનું શું કઈ ના થાય. તો જૂના જમાની વાત અત્યારે આ કારણે માફક ના આવે બીજું બહુ અડે છે. બીજું શું શું અડે છે પણ બીજી કઈ કઈ વસ્તુ આમાં અડે છે એમ, બીજું આમાં શું શું અડે છે? આ બધું જુઓ તે છે હા દ્રષ્ટિ પડી જાય સાથે કરે બહુ ઝીણું કોતેલું એ બધું જો કરવા જાય ને માણસ વાળો થઈ જાય. એ ઈસ્ત્રી બેઠી હોય કે બેસતો નહીં કહેતે એટલે આપણે તને બેસતા કઈ બે ઉભું રહું બેસમાં મારે અને સ્ત્રી તો મારે નથી હોતી એ તો ક્રમિક માર્ગ માં ને તે જમાના ને અત્યારે ક્રમિક માર્ગ માં ને તે જમાના માં અત્યારે જમાનાની વાત છે. અત્યારે એવું કરવા જાય બધું ગોળા થઈ જાય બધા લોકો કે છે આ ચક્કર આવે વળી પાછા આ જગા થઈ જાય ને ત્યાં કે ના એસી બેઠી રહી મારે ના બે આવે લોકો કે છે આ ચક્કર ચાબા આવ્યો કહું તું કહ્યું કહ્યું ના કહું હા એ તો બંધ જ કરીશું બધું. એટલે એવી વાત આપણે જૂની વાત કરવાની જ નહીં શું એ મેં બધું કાઢી નાખેલું તમારે તમારે મૂર્ખ દેખાવ એવું બધું મેં કાઢી નાખેલું બધું પહેલે એવી બધી બહુ વાતો અહીં ફોટો ના લટકાય સ્ત્રી ફોટો આમ આપણે તો કેલેન્ડર લટકાવ્યું એમાં સ્ત્રી દેખાય તો ના ચાલે પછી ગાય ને ના જોવાય ગાય સ્ત્રી છે કે પાર આવે આ દહીનવાનું પાથરાનું ઝીણું પાથરાનું અને આપણે છે ચેતરજી બનાવી છે અને એ છે તે શું એ છે ને સારું કોંતી છે તે ભગવાન જોણે આપણે ચેતરજી બનાવી છે જાડું જાડું કોંત હોય શું કહ્યું આપણે ચેતરજી નો વેપાર કરીશું જો તો રૂરો વેપાર કરવા ને રૂણા સૂતન હોય ને તો થોડા ઝીણું કોંત આપણે જાડું બધે આનંદ થી આનંદ થયો રહે આનંદ જ નહીં બિચારા આવું ઝીણું પાતેલા બધું ઘૂંચાયા કરે બિચારા હજુ તો આગળ ઈસ્ત્રી જગા બે હાય ને વાંચે છે એ થઈ જાય છે અરે ઈસ્ત્રી માં નહીં તાર માજી બેઠો ને એ જગ્યાએ આપણે બેઠા બધું મેં કાઢી નાખેલું નહીં બધું હું તો આ જોવાનું હતો પણ બધું વાત બહુ બહુ ઝીણું કાઢે અને માંડા થઈ જાય બધા દેવુભાઈ છે તે ચારિત્ર લેવા નીકળ્યા છે આ બધું માં સીધું માણસ થઈ જાય ને પૃથ્વી તારી તો કે જેવી દિવસ વસ્તુ છે નાવાની વસ્તુ એ લોકો એક્સેપ્ટ કર્યું છે નાવાનું એક્સેપ્ટ કર્યું છે નાવાનું ખાવાનું અરે દાંત નહીં કરવાનું એ એક્સેપ્ટ કર્યું છે નાવાનું એક્સેપ્ટ કર્યું છે નાવું નહીં છે ભજીયા ફાવ છે ને ના ઉતારી હોય ને તો કશું શ્રાદ્ધ બાદ રામ તારી માં આવ્યા ઓછો ભારે પડે ને પેલા જઈને વૈષ્ણવ ના તારે સ્વામિનારાયણ સાધુ છે તે જીભે ઉતાર ઉતાર કરશે પચીસ છે લાડવા ને એ બધું જોવું કરશે કહેતા મેં મારા જીભે ના ઉતારી ને જીભે પણ લાડવા ને એ બધું ભેગું કરી તાર મારે કેવું પડે એટલે કૂતરા ના કરે ભેગું તો કૂતરા જુદું જુદું રાખે કૂતરા ભેગું કરે લાડવા ને દાય અને ભાત ભેગું કરતા એનો બનાવી શું કા બિચારે કેવા કેવા લોકો સાચું તે આપડા વિજ્ઞાન માં કશું હરકત ભારતીય ખુશ થઈ જાય સ્પંજ કરે છે સ્પંજ કરે છે ભીનું કપડા થી લુચી કાઢે છે ભીના ચુકડા થી શરીર લુચી કાઢે છે એ બરોબર એ તો કરવું જ પડે ને પણ નાય નહી નાય તો તતે થાય બધી ઇન્દ્રિયો અને આનાથી કશું ના થાય ઠંડા પાણી થી ના ગરમ પાણી થી એવો ફેર પડે ને ભાઈ ગરમ કે ઠંડુ પાણી હોય એની પર ફેર પડે ને ના એનો કશે ગરમ ગરમ ગરમ પાણી છે તે અંદર અંદર ઠંડક કરે છે ઠંડુ પાણી અંદર ગરમી કરે છે શું કરે છે એના સ્વભાવ અંદર ફેરફાર થવાના વિધિ વિરોધી છે બધું એક નો એક જ છે માં ચીકો માં ની બોસ ને બેઠી હોય તો રાત જવાય ના જે જગ્યાએ બેઠી હોય તો જાય નહીં બળદ દેખાય તો હતો ગાય ના દેખાવી જોઈએ એનો ચાર પાર આવે તમે અમારે પૂછી જશે એના કરતા નવી રીત ખરી કરે કઈ કઈ રીતે ખરી કરે ભગવાન આવડું બધું કહ્યું ભગવાને સારું કહ્યું કે ભાઈ જેને જે અનુકૂળ આવે તે કરજો આવું પ્રગતિ બાફક આવે છે હું તો બધાનું કઉ છું આ લોકો ત્યાં બધું કરવાનું કહીશ ના એટલે હું અહીં નથી બધું કરવાનું કહીશ લવાર હોય તો લવારી કામ કરજો ઉતારું ઉતારી કામ કરજો પણ હું બધું બધી આઈટમો લખું છું તેનો વગર સમજે ઠોકા ઠોક કરે છે ને ઉદ્ધાન ને પૂગધાન ને મળે તોફાન તોફાન કર્યા બધા ઉદ્ધાન શું તે સમજતા નહીં ઉદ્ધાન સમજતા છે તે ઉદ્ધાન થાય નહી તેને ઉદ્ધાન કે છે તમે મેં કહ્યા ઉદ્ધાન ઉદ્ધાન લોકો કહે છે મને ખબર નથી મેં કહ્યું લખજો એ ઉદ્ધાન લખી લેજે ધ્યાન તો કરવાનું પણ આ ઉપર ધ્યાન કેવું ઉપર ધ્યાન જેમ વાઇસ પ્રેસિડેન્ટ હોય ને એના જેવું ઉપપ્રમુખ ઉપ આશ્રય આશ્રય કરો પણ કેવો ઉપ આશ્રય કેવા આશ્રય ઉપ આશ્રય એવું આ ઉપ ધ્યાન ભગવાન ખરું લખેલું પડે. આ લોકો પછી મારી મત પડી ને દાંડિયા બાંડિયા રમે મારી લહેર પાણી બધા કરેલો તીર્થંકર જે કરો કરશે, કારણ કે તીર્થંકર મોક્ષ માં ગયા હોય એથી આવવાના કઈ મારવા આપણે વળવા આવવાના કઈ. અને આ તો મારી નીકળે એટલી જ વાર મારી નીકળ્યા કરે બે જ આ કેવા છે એમને સ્નવી નથી થયો મારી નીકળ્યા એટલે કે મારી કઈ ગયા કે અમારા આવતા સુધી આ કર્યા કરજો હવે નીકળે એક તો કઈ જાય બધે આનું તો ભાન ગઈ જાય. ધ્યાન એનો ચોર યાર કરે, તેર યાર કરે, પાછા બાર યાર કરે, એક યાર કરે, ચોર યાર એટલે શું સમજાતું? ચોર યાર એટલે કેટલું કઈ ચાર જાત ના આહાર નહી કરવાના. અને તેર યાર એટલે ત્રણ હશે ખબર ને. પછી બાર યાર એટલે જઈને પૂછ્યું કે બારી યાર કરે ને તા કઈ એ તો ભગવાન મારા તો પૂછતા ઉતારે તે યાર ને ચોરી યાર કે એટલે પછી બારી યાર થઈ ગયું ને. ખરો માર્ગ મળી ગયો, સાયન્ટિફિક માર્ગ મળી ગયો. જરૂરી ખરા કે વ્રત કરવા જરૂરી ખરા કે નહી? એ તો જેને એવું છે ને કે બધું જ કરવા જેવું છે. ઘણા કર્યા છેલ્લો ટાયર નો લીધો ના એમ નહી, પણ મારું કહેવાનું લોખંડ નું કેમ ના કર્યું? ભગવાન આખું શાસ્ત્ર મૂક્યું, તે જેને જે અનુકૂળ આવે પ્રકૃતિ ને તે કરજે. શું કે છે? તપ કરવું હોય તે તપમાં મૂકેલું છે, જેને જપ કરવું હોય તેને જપ મૂકેલું છે, કરવું જોઈએ એવું એને જ્ઞાન જ્ઞાન કરવું હોય ત્યારે જ્ઞાન મૂકેલું છે, જેને જે કરવું હોય મૂકેલું છે. શું કે છે? ખબર ને, પ્રકૃતિ માં પ્રવણ કરવાનું, માણસ ને કશું ધાર્યું થાય પ્રકૃતિ પ્રવણ કરવાનું. અને આ બધું બાંધે ભારે છે. કેવું છે? આખો ધર્મ છે ને તે જોંગડ છે. શું છે? જોંગડ બાંધે ભારે.